શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 89 12 મહિનાના તૃતીય સંબંધી વ્રતોનો પરિચય સનાતનજી કહે છે. હે નારદ, સાંભળો. હવે હું તમને તૃતીયના વ્રત કહું છું જેમનું વિધિપૂર્વક પાલન કરીને સ્ત્રીને શીઘ્ર સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. હે બ્રહ્મન, વર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર કન્યા તથા સૌભાગ્ય પુત્ર તથા પતિની મંગલ કામના કરનાર વિવાહિતા એટલે કે પરણેલી સ્ત્રીઓ ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે ઉપવાસ કરીને ગૌરીદેવી તથા ભગવાન શંકરની સોનાની ચાંદીની તાંબાની કે માટીની પ્રતિમા બનાવી અને તેની ગંધ પુષ્પ દુર્વા વગેરે ઉપચારોથી તથા સુંદર વસ્ત્ર આભૂષણો દ્વારા વિધિપૂર્વક પૂજા કરીને સૌભાગ્યવતી બ્રાહ્મણ પત્નીઓ અથવા સુલક્ષણા બ્રાહ્મણ કન્યાઓને સિંદૂર કાજળ અને વસ્ત્રાભૂષણો વગેરેથી સંતુષ્ટ કરવી, ત્યારબાદ તે પ્રતિમાને જળાશયમાં વિસર્જિત કરી દેવી. સ્ત્રીઓને સૌભાગ્ય આપનારા જેવી ગૌરીદેવી છે તેવી ત્રણેય લોકમાં બીજી કોઈ શક્તિ નથી. વૈશાખ શુક્લ પક્ષની જે તૃતીયા છે તેને અક્ષય તૃતીયા કહે છે. આ ત્રેતા યુગની આદિતિથિ છે. તે દિવસે જે સત્કર્મ કરવામાં આવે છે તેને તે અક્ષય બનાવી દે છે. વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે લક્ષ્મી સહિત ભગવાન નારાયણનું પુષ્પ ધૂપ અને ચંદન વગેરેથી પૂજન કરવું જોઈએ અથવા ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ. આ પ્રમાણે કરનાર મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની જે તૃતીયા છે તે રંભા તૃતીયાના નામે પ્રસિદ્ધ છે. તે દિવસે સપત્નિક શ્રેષ્ઠ બ્રાહ્મણની ગંધ પુષ્પ અને વસ્ત્ર વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આ વ્રત ધન પુત્ર અને ધર્મ વિષયક શુભકારક બુદ્ધિ પ્રદાન કરે છે. અષાઢ શુક્લ તૃતીયાના દિવસે સપત્નિક બ્રાહ્મણમાં લક્ષ્મી સહિત નારાયણની ભાવના કરીને વસ્ત્ર આભૂષણ ભોજન અને ગાયના દાન દ્વારા તેમની પૂજા કરવી, પછી પ્રિય વચનોથી તેમને વિશેષ સંતુષ્ટ કરવા. આ પ્રમાણે સૌભાગ્યની ઈચ્છાથી પ્રેમપૂર્વક આ વ્રતનું પાલન કરીને સ્ત્રી ધન ધાન્યથી સંપન્ન થઈને દેવાધિદેવ શ્રી હરિની કૃપાથી વિષ્ણુલોક પ્રાપ્ત કરી લે છે. શ્રાવણ શુક્લ તૃતીયાના દિવસે સ્વર્ણ ગૌરી વ્રતનું આચરણ કરવું જોઈએ. તે દિવસે સ્ત્રીઓએ 16 ઉપચારોથી ભવાનીની પૂજા કરવી જોઈએ. ભાદ્રપદ શુક્લ તૃતીયાએ સૌભાગ્યવતી સ્ત્રી વિધિપૂર્વક પાદ્ય અર્ધ વગેરે દ્વારા ભક્તિભાવથી પૂજન કરીને હરિતાલિકા વ્રતનું પાલન કરે. સોનું ચાંદી તાંબુ વાંસ અથવા માટીના પાત્રમાં દક્ષિણા સહિત પકવાન મૂકીને ફળ અને વસ્ત્રની સાથે બ્રાહ્મણને દાન કરે. આ પ્રમાણે વ્રતનું પાલન કરનારી સ્ત્રી મનોરમ ભોગોનો ભોગ કરીને આ વ્રતના પ્રભાવથી ગૌરીદેવીની સખી થાય છે. આશ્વિન શુક્લ તૃતીયાએ બૃહદ ગૌરીવ્રત કરવું. હે નારદ, એનાથી સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થાય છે. કાર્તિક શુક્લ તૃતીયાએ વિષ્ણુ ગૌરીવ્રતનું આચરણ કરવું. તેમાં વિવિધ પ્રકારના ઉપચારો વડે જગદવંદ્યા લક્ષ્મીજીની પૂજા કરીને સૌભાગ્યવતી સ્ત્રીનું મંગલ દ્રવ્યો વડે પૂજન કર્યા પછી તેને ભોજન કરાવવું અને પ્રણામ કરીને વિદાય કરે. માર્ગશીર્ષ શુક્લ તૃતીયાએ મંગલમય હરગૌરી વ્રત કરીને પૂર્વોક્ત વિધિથી જગદંબાની પૂજા કરવી. આ વ્રતના પ્રભાવથી સ્ત્રી મનોરમ ભોગોનો ભોગ કરીને દેવીલોકમાં જાય છે અને ગૌરીની સાથે આનંદનો અનુભવ કરે છે. પોષ શુક્લ તૃતીયાએ બ્રહ્મગૌરી વ્રત કરવું. હે દ્રુજશ્રેષ્ઠ, એમાં પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે પૂજન કરીને સ્ત્રી બ્રહ્મગૌરીની કૃપાથી તેમના લોકમાં જઈને આનંદ ભોગવે છે. માઘ શુક્લ તૃતીયાએ વ્રત કરીને પૂર્વોક્ત વિધિથી સૌભાગ્ય સુંદરીની પૂજા કરવી જોઈએ અને તેમના માટે નાળિયેરીની સાથે અર્ધ આપવો જોઈએ. આનાથી સંતુષ્ટ થઈને વ્રત દ્વારા પ્રસન્ન થયેલા દેવી પોતાનો લોક પ્રદાન કરે છે. ફાલ્ગુનના શુક્લ પક્ષમાં કુલસુખ્યદા તૃતીયાનું વ્રત હોય છે. તેમાં ગંધ પુષ્પ વગેરે દ્વારા પૂજિત થઈને દેવી સર્વના માટે મંગલદાયિની થાય છે. હે મુને, બધા જ તૃતીયા વ્રતોમાં દેવી પૂજા, બ્રાહ્મણ પૂજા, દાન, હોમ અને વિસર્જન આ બધી સામાન્ય વિધિ છે. આ પ્રમાણે તમને તૃતીયાના વ્રત બતાવવામાં આવ્યા છે. જે ભક્તિપૂર્વક આ વ્રતોનું પાલન કરે છે તેને અભિષ્ટ કામના સિદ્ધ થાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 89 સમાપ્ત. बोलो श्री रामचंद्र भगवान की जय।